श्री पद्म पुराण उत्तरखंड अध्याय 101 देवसर्ग तथा भगवानना चतुर्व्यूहनु वर्णन। पार्वती जीए कह्युं, हे भगवान, परम उत्तम देवसर्गनु विस्तारथी वर्णन करो, साथे ज भगवानना अवतारोनी कथा पण विस्तृत रूपे कहो। श्री महादेव जी बोलिया, हे देवी, सृष्टिनी इच्छा राखनारा भगवान मधुसूदने योग निंद्रा ने प्राप्त थईने मायानी साथे चिरकाल सुधी रमण कर्यु, तेनाथी कालात्मा ने जन्म आप्यो। जे कला काष्ठा मुहूर्त पक्ष अने मांस वगैरे रूपे प्रचलित छे, ते समय श्री हरिनु नाभिकमळ जे संपूर्ण जगतनु बीज अने परम तेजस्वी हतु, कळीना आकारनु थईने विकसित थवा लाग्युं। तेमांथी परम बुद्धिमान ब्रह्माजी प्रगट थया। તેમના મનમાં રજોગુણની પ્રેરણાથી સૃષ્ટિની ઈચ્છા થઈ, ત્યારે તેમણે યોગ નિંદ્રામાં સૂતેલા પરમેશ્વરની સ્તુતિ કરી। બ્રહ્માજીની સ્તુતિ પછી સમસ્ત ઇન્દ્રિયોના સ્વામી પરમેશ્વર શ્રી વિષ્ણુ યોગ નિંદ્રાથી ઉઠી ગયા। યોગ નિંદ્રાને કાબૂમાં કરીને તેમણે જગતનું સર્જન શરૂ કર્યું। જગતના સ્વામી શ્રી અચ્યુતે પહેલા એક ક્ષણ વિચાર કર્યો। વિચાર પછી તેમણે સંપૂર્ણ જગતનું સર્જન કર્યું। તે સમયે બધા લોકોથી યુક્ત સુવર્ણમય ઈંડાને, સાત દ્વીપ, સાત સમુદ્ર અને પર્વતો સહિત પૃથ્વીને તથા એક અંડ કટાહને પણ ભગવાને પોતાના નાભિકમળથી ઉત્પન્ન કર્યું। ત્યાર પછી તે ઈંડામાં શ્રીહરિ સ્વયં સ્થિત થયા। ત્યાર પછી નારાયણે પોતાના મનથી ધ્યાન કર્યું। ધ્યાનના અંતમાં તેમના લલાટમાં પસીનાના બૂંદ પ્રગટ થયા। તે બુંદ એક પરપોટાના આકારમાં પરિણિત થઈ તરત જ પૃથ્વી પર પડી ગયા। હે પાર્વતી, તે પરપોટામાંથી હું ઉત્પન્ન થયો છું। તે સમયે રુદ્રાક્ષની માળા અને ત્રિશુળ હાથમાં લઈને જટાના મુગળથી અલંકૃત થઈને મેં વિનયપૂર્વક દેવેશ્વર શ્રી વિષ્ણુને પૂછ્યું, મારા માટે સિંહ આજ્ઞા છે? ત્યારે ભગવાન નારાયણે પ્રસન્નતાપૂર્વક મને કહ્યું, રુદ્ર, તમે સંસારનો ભયંકર સંહાર કરનારા થશો। આ પ્રમાણે હું ભયંકર આકૃતિમાં જગતનો સંહાર કરવા માટે જ ભગવાન નારાયણના શ્રીઅંગથી ઉત્પન્ન થયો। જનાર્દને મને સંહારના કાર્યમાં નિયુક્ત કરીને પુનઃ પોતાના નેત્રોથી અંધકારને દૂર કરનારા ચંદ્રમા અને સૂર્યને ઉત્પન્ન કર્યા। પછી કાનોથી વાયુ અને દિશાઓને મુખકમળથી મુખકમળથી ઇન્દ્ર અને અગ્નિને, નાસિકાના છિદ્રોથી વરુણ અને મિત્રને, ભુજાઓથી સાધ્ય અને મરુદગણો સહિત સંપૂર્ણ દેવતાઓને, અરુવાટાથી વન અને ઔષધિઓને તથા ત્વચાથી પર્વત સમુદ્ર અને ગાય વગેરે પશુઓને પ્રગટ કર્યા। ભગવાનના મુખમાંથી બ્રાહ્મણ, બંને ભુજાઓથી ક્ષત્રિય, જાંગોથી વૈશ્ય તથા બંને ચરણોથી શુદ્રની ઉત્પત્તિ થઈ। આ પ્રમાણે સંપૂર્ણ જગતનું સર્જન કરીને દેવેશ્વર શ્રીકૃષ્ણે તેને અચેતન રૂપમાં સ્થિત જોઈને સ્વયં જ વિશ્વરૂપે તેની અંદર પ્રવેશ કર્યો। શ્રીહરિની શક્તિ વિના સંસાર હાલીચાલી શકતો નથી, તેથી સનાતન વિષ્ણુ જ સંપૂર્ણ જગતના પ્રાણ છે। તેઓ જ અવ્યક્ત રૂપે સ્થિત થવાથી પરમાત્મા કહેવાય છે। તેઓ ષડવિધ ઐશ્વર્યથી પરિપૂર્ણ સનાતન વાસુદેવ છે। તેઓ પોતાના ત્રણ ગુણોથી ચાર સ્વરૂપોમાં સ્થિત થઈને જગતનું સર્જન કરે છે। પ્રદ્યુમન રૂપધારી ભગવાન બધા ઐશ્વર્યથી યુક્ત છે। તેઓ બ્રહ્મા, પ્રજાપતિ, કાલ તથા જીવ સર્વના અંતર્યામી થઈને સર્જનનું કાર્ય સારી રીતે સિદ્ધ કરે છે। મહાત્મા વાસુદેવે તેમને ઇતિહાસ સહિત સંપૂર્ણ વેદોનું જ્ઞાન આપ્યું છે। લોક પિતામાં બ્રહ્માજી પ્રદ્યુમના જ અંશભાગી છે। તેઓ સંસારનું સર્જન અને પાલન પણ કરે છે। ભગવાન અનિરુદ્ધ શક્તિ અને તેજથી સંપન્ન છે। તેઓ મનુષ્યો, રાજાઓ, કાળ તથા જીવોના અંતર્યામી થઈને સૌનું પાલન કરે છે। શંકરસણ મહાવિષ્ણુ રૂપ છે। તેમનામાં વિદ્યા અને બળ બંને છે। તેઓ સંપૂર્ણ ભૂતોના કાળ, રુદ્ર અને યમના અંતર્યામી થઈને જગતનો સંહાર કરે છે। મત્સ્ય, કુર્મ, વરાહ, નૃષિ, વામન, પરશુરામ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ અને કલ્કી આ 10 ભગવાન વિષ્ણુના અવતાર છે। હે પાર્વતી, શ્રી હરિના તે અવસ્થાનું વર્ણન સાંભળો। પરમ શ્રેષ્ઠ પરમેષ્ઠ વૈકુંઠ લોક, વિષ્ણુલોક, શ્વેતદ્વીપ અને ક્ષીરસાગર આ ચાર વ્યૂહ મહર્ષિઓ દ્વારા બતાવવામાં આવ્યા છે. વૈકુંઠ લોક જળથી ઘેરાયેલો છે, તે કારણ રૂપ અને શુભ છે, તેનું તેજ કોટી અગ્નિઓની અગ્નિઓ જેવું ઉદીપ્ત રહે છે. તે સંપૂર્ણ ધર્મોથી યુક્ત અને અવિનાશી છે. પરમધામનું જેવું લક્ષણ બતાવાયું છે તેવું જ તેનું પણ છે. વિવિધ પ્રકારના રત્નોથી પ્રકાશિત વૈકુંઠ નગર ચંડ વગેરે દ્વારપાલો અને કુમુદ વગેરે દિક્પાલોથી સુરક્ષિત છે. જાત જાતના મણિઓથી બનેલા દિવ્ય ગ્રહોની હારમાળાથી તે નગર ભરચક છે. તેની પહોળાએ 55 યોજન તથા લંબાઈ 1000 યોજન છે. કરોડો ઊંચા ઊંચા મહેલો તેની શોભા વધારે છે. તે નગર તરુણ અવસ્થાવાળા દિવ્ય સ્ત્રી પુરુષોથી સુશોભિત છે. ત્યાંના સ્ત્રી પુરુષો શુભ લક્ષણોથી સંપન્ન દેખાય છે. સ્ત્રીઓનો રૂપ ભગવતી લક્ષ્મી જેવું હોય છે અને પુરુષોનું ભગવાન વિષ્ણુ જેવું. તે સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત હોય છે તથા ભક્તિજન્ય મનોરમ આહલાદથી સદા આનંદમય રહે છે. તેમનો ભગવાન વિષ્ણુ સાથે અવિચ્છિન્ન સંબંધ જળવાઈ રહે છે. તેઓ સદા તેમના જેવું જ સુખ ભોગવે છે. જ્યાં ક્યાંયથી પણ શ્રી હરિના લોકમાં પ્રવિષ્ટ થયેલા શુદ્ધ અંતકરણવાળા મનુષ્ય ફરી સંસારમાં જન્મ લેતા નથી. મનીષી પુરુષ ભગવાન વિષ્ણુના દાસ ભાવને જ મોક્ષ કહે છે. તેમની દાસતાનું નામ બંધન નથી. ભગવાનના ભક્ત તો સર્વ પ્રકારના બંધનોથી મુક્ત અને રોગ શોકથી રહિત હોય છે. બ્રહ્મલોકના પ્રાણી પુનઃ સંસારમાં આવીને જન્મ લે છે. કર્મ બંધનમાં પડે છે તથા દુઃખી તથા ભયભીત થાય છે. હે પાર્વતી, તે લોકો સ્વર્ગલોક વગેરેમાં જે ફળ મળે છે તે બહુ પરિશ્રમ સાધ્ય હોય છે, અને જ્યારે પુણ્ય કર્મોનો ક્ષય થઈ જાય છે ત્યારે મનુષ્યને સ્વર્ગમાં સ્થિત જોઈને દેવતા ક્રોધિત થઈ જાય છે અને તેમનો સંસાર અને તેમને સંસાર બંધનમાં નાખી દે છે. તેથી સ્વર્ગલોક બહુ ક્લેશથી સિદ્ધ થાય છે. એ અનિત્ય કુટિલ અને દુઃખ મિશ્રિત હોય છે. તેથી યોગી પુરુષ તેનો પરિત્યાગ કરી દે છે. ભગવાન વિષ્ણુ તમામ દુઃખ રાશિનો નાશ કરવા વાળા છે. તેથી સદા તેમનું સ્મરણ કરવું જોઈએ. ભગવાનનું નામ લેવા માત્રથી મનુષ્ય પરમપદને પ્રાપ્ત થાય છે. તેથી હે પાર્વતી, વિદ્વાન પુરુષે સદા ભગવાન વિષ્ણુના લોકને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન દયાના સાગર છે. તેથી અનન્ય ભક્તિ સાથે તેમનું ભજન કરવું જોઈએ. તેઓ સર્વજ્ઞ અને ગુણવાન છે. તેઓ નિસંદેહ સર્વની રક્ષા કરે છે. જે પરમ કલ્યાણકારક અને સુખમય અષ્ટાક્ષર મંત્રના જપ કરે છે તે સર્વ કામના પૂર્ણ કરનારા વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. ત્યાં ભગવાન શ્રી હરિ સહસ્ત્ર સૂર્યના કિરણોથી સુશોભિત દિવ્ય વિમાન પર બિરાજમાન હોય છે. તે વિમાનના થાંભલા મણિઓના બનેલા હોય છે. તેમાં એક સુવર્ણમય પીઠ છે જેને આધાર શક્તિ વગેરે ધારણ કરી રાખી છે, જે જાત જાતના રત્નોની બનેલી છે તથા અલૌકિક છે. તેમાં અનેક રંગો દેખાતા હોય છે. તે પીઠ પર અષ્ટદળ કમળ છે જેના પર મંત્રોના અક્ષર અને પદ અંકિત છે. તેની સુરમ્ય કર્ણિકામાં લક્ષ્મી બીજના શુભ અક્ષર અંકિત છે. તેમાં કમળના આસન પર દિવ્ય વિગ્રહ ભગવાન શ્રી નારાયણ બિરાજમાન છે, જે અબજો બાળ સૂર્યો જેવી કાંતિ ધારણ કરે છે. તેમની જમણી બાજુ સુવર્ણ જેવા કાંતિવાળા જગન્માતા શ્રી લક્ષ્મી બિરાજે છે, જે સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન અને દિવ્ય માળાઓથી વિભૂષિત છે. તેમના હાથોમાં સુવર્ણ પાત્ર અને સુવર્ણમય કળશ હોય છે. ભગવાનના વામ ભાગમાં ભૂદેવી બિરાજમાન છે, જેમની કાંતિ નીલ કમળદળ જેવી શ્યામ છે. તેઓ વિવિધ પ્રકારના આભૂષણો અને સુંદર વસ્ત્રોથી વિભૂષિત છે. તેમના ઉપરના બે હાથોમાં લાલ કમળ છે અને નીચેના બે હાથોમાં બે ધાન્ય પાત્ર ધારણ કર્યા છે. વિમલા વગેરે શક્તિઓ દિવ્ય ચામર લઈને કમળના 8 દળોમાં સ્થિત થઈને ભગવાનની સેવા કરે છે. તે બધી સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન છે. ભગવાન શ્રી હરિ તે બધાની વચ્ચે બિરાજે છે. તેમના હાથોમાં શંખ ચક્ર ગદા અને પદ્મ શોભી રહ્યા છે. ભગવાન કેયુર અંગદ અને હાર વગેરે દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. ભગવાન કેયુર અંગદ અને હાર વગેરે દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. તેમના કાનમાં ઉદયકાળના સૂર્ય જેવા તેજોમય કુંડળ ઝગમગી રહ્યા છે. પૂર્વોક્ત દેવતા તે પરમેશ્વરની સેવામાં સદા સંલગ્ન રહે છે. આ પ્રમાણે નિત્ય વૈકુંઠ ધામમાં ભગવાન સર્વ ભોગોથી સંપન્ન થઈને નિત્ય બિરાજમાન રહે છે. તે પરમ રમણીય લોક અષ્ટાક્ષર મંત્રના જપ કરવાવાળા સિદ્ધ મનીષી પુરુષો તથા શ્રી વિષ્ણુ ભક્તોને પ્રાપ્ત થાય છે. હે પાર્વતી, આ પ્રમાણે મેં તમને આ પ્રથમ વ્યૂહનું વર્ણન કર્યું. આ જ પ્રમાણે વૈષ્ણવલોક શ્વેતદ્વીપ અને શિરસાગર નિવાસી બીજા ત્રીજા અને ચોથા વ્યૂહનું વર્ણન કરીને શ્રી શિવજીએ કહ્યું, હે પાર્વતી, હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? દેવી ભગવાન પુરુષોત્તમમાં તમારી ભક્તિ છે, તેથી તમે ધન્ય અને કૃતાર્થ છો. અધ્યાય 101 મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.